બે વખત પડપડ કરી પછી કરવું એ લગત ભયો ના પંડિત કોઈ વેદના પંડિત કોઈ પંડિત હોય સર આવા સદન સર સદન પછી તમે કહ્યું કે આ વાત સાચી છે હું કઈ જગ્યા વાત સાચી છે હોય તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પ્રેમ કરવો કે આપણા આત્મા સાથે પ્રેમ કરવો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પ્રેમ જ હોય એની કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ જોવા મારે બતાવજો પ્રેમ હોય છૂટા કોદાર પડે આ તો બધો ઘાટ વાળો પ્રેમ છે જો ઘાટ વાળો પ્રેમ પ્રેમ કેવાય દાદા આસક્તિ કેવાય દાદા એને એને પ્રેમ નહી પણ એને આસક્તિ કેવાય આસક્તિ છે જ આસક્તિ અને પ્રેમ તો અનાસક્ત યોગ છે શું છે અનાસક્ત યોગ થી પ્રેમ સાચો પ્રેમ પ્રેમ ની વ્યાખ્યા શું કે તમે મને ફૂલ ચડાવો અને મારો પ્રેમ વધી જાય તો પછી આ ભાઈ મને ગાળ દે એટલે એના પર પ્રેમ ઘટી જાય એ પ્રેમ કહેવાય નહીં પ્રેમ તો ફૂલ ચડાવનાર ને ગાળ દેનાર સરખો હોય એમ નામ પ્રેમ બીજી બધી આ શક્તિ જગત પ્રેમ જોયું જ નથી ભગવાન મહાવીર ગયા પછી પ્રેમ કરતા છે બધી આસક્તિ છે આસક્તિ એટલે વધી જાય ઘટી જાય ઘટી જાય ઘટી જાય વધી જાય ઘટી જાય ફક્ત પ્રેમ માં કોઈ કઈ પ્રેમ કઈ હોય માં ની સાથે હોય કઈ પ્રેમ જેવું કઈ હોય નિશાન દેખાતી કઈક તે પણ પૌગોલિક પ્રેમ શું હા એ છે તમારા બાપા લોકો હોય તો થઈ છૂટી જાય આપે કાલે જ કહ્યું તો આ બાપા છૂટી જાય તો પ્રેમ તૂટવાનું કોઈ પણ સંજોગ એનું નામ પ્રેમ એનું નામ ક્યાંય પ્રેમ તૂટે લેખક ની પાસે શું કહેવાય શું બોલતા બરાબર છે પણ માનો પ્રેમ નિસ્વાર્થ હોય શકે છે આપે બરાબર કહ્યું થોડો પ્રેમ અંશ પ્રેમ એમ આપ કહો છો અંશ પ્રેમ નો અંશ છે એમ કોઈ કહે છે પ્રેમ જે દુનિયાનું વસ્તુ નથી આ પુરાવા તરીકે દેખાડ પ્રેમ છે એવું દેખાડાય કે આ પુરાવો છે કે બીજી વાત માં કઈ માલ નથી કઈ કઈ પ્રેમ છે શું છે પણ જયારે છોકરાને દવા પાય છે ને તો દવા છોકરો ઉતારતું કરે કડવું છે એટલે અટે ચડે ઘરે ઉતારું ના ઉતરે ઉતારું ઘરે ના ઉતરે એટલે મોરામાં મોરામાં હોય એટલે માય સમજી જાય કે આ મારા દિવસ છે ઘટી વખત છે એટલે માં નાક દબાવે એટલે છોકરું મનમાં વેર વેર વેર રાખે મારી આબરૂ લીધી એવું સમજી ગયું દાદા આપે એમ કહ્યું કે માને પ્રેમ હોય શકે બાપ ને ન હોય અમને ખોટું નહીં લાગે દાદા? એ છોકરાઓ પછી શું કરે, બિલાડે એની માં નાક દવા ને તો ઘરે નહી ઉતારતા પૂ કરે છે એટલે દાદા મંજુબેન બરાબર સમજ છે કે છે કે હોય જેવું નહીં પણ હોય શકે એમ. દાદા આપડે ક્યાં વિરોધ છે? આપડે વિરોધ નથી કઈ, તમારી સાથે સંમત. શક્યતા બરાબર કે છે, શક્યતા છે નહીં, આપડે તો દાદા કહો હોય બરાબર છે. એટલે માતા ના પ્રેમ જેવું જોયે જોયે એ કહેવત છે, એ ઘણા ઘણા કાળથી કહેવત ચાલુ હોય કે માં જોયે આવતો, બાપ જોયે લાવતો, પેલા પાછળ આ કહેવત છે ને, ચાલુ છે બધું નાના ટકા તો છે ને, અપવાદ તો બધું હોય દાદા, એમ હોય અપવાદમાં બાપ ના પૂછતો હોય શું લાવ્યો, પણ માં પૂછતી હોય શું લાવ્યો, એવું બધું હોય હોય અપવાદ હોય અપવાદ તરીકે હોય છે ખરું, એ પ્રેમ છે એની એટલી બધી એકતા થઈ ગઈ છે, પોતે ખાધું છે તે જ ને એનો રોય થાય છે, પોતે ખાય છે એટલે એકતા નો પ્રેમ છે. બાપ ગયો ને ત્યારે ખરે છોકરો જાય ખરે, કોઈ છોકરો એ કોઈ છોકરો જાય ખરો, કોઈ કોઈ ગયો નથી અપવાદ નહીં કોઈ સમજાવ્યું. દાદા કે તો બરાબર ને, હું ના બોલું દાદા કે છે બરાબર, સમજાયું નહીં, સંભળાયું નહીં, અવાજ નહોતો એટલે સંભળાય નહીં, સંભળાયું નથી. બાપ મરી જાય અને છોકરા ને મારા બાપ મરી ગયા એટલી બધી અસર થાય અને એ પણ એની જોડે મરી જવા તૈયાર થઈ જાય એવું અહીં મુંબઈ બનેલું દાખલા સંસારમાં શું કરે જઈ પછી બાળી નાખે બધું જમે બધું કરે ઔપચારિકતા છે. શું છે ઔપચારિકતા? એમ જો કદી જોવા જાય ક્યાં હોય ભગવાન આવી પાયા અમારો પ્રેમ નથી, કોઈ ચીજ અમારી પ્રેમથી નથી, અવળું બોલે તરી જોડે પ્રેમ અવળું કરે ત્યાં બાકી પ્રેમ વધઘટ ના થાય એમનો પ્રેમ કહેવાય વધે. અને સંસારી કેમ કેવો હોય સારું બોલે સાચી આવે, અને ખરાબ બોલે અમારી પાસે તમારે જાણી લેવું ફક્ત, તમારે તમારે તમારે એને એના માપી જવું નહીં, તમારે અમારી પાસે જાણી લેવું વિગતવાર. સંસારી પ્રેમને આખા જગત ને ભગવાન આશે થઈ ગઈ શું કહ્યું, એક પૂતગલ ને આકર્ષણ કરે તે પ્રેમ છે. શું છે એટલે વાત જ સમજવાની છે. આ બધી વાતો છે ને આપણે કહીએ છીએ, આપણે માપવાનું નથી, જ્ઞાની ના શબ્દો માપવા જેવો હોય નહીં. કારણ અને માપ્યા ને વડે તોડ્યા તો આ બુદ્ધિ પણ મપી જાય. આ શબ્દ ને માપવા જાય તો બુદ્ધિ શું થાય, એના કરતા આપડે માપીએ જ નહીં. શું આપડે કામ લાગે તો એડજસ્ટ કરવું, ના કામ લાગે તો મૂકી દેવું. જ્ઞાની થી બીજો શબ્દ બોલાય નહીં. શ્રી પ્રહલાદ ને સારું લગાવવા માટે બોલવું એ જ્ઞાની નું કામ. કારણ કે સિદ્ધાંત એ રીતે બોલાય, જે બોલે એવો સિદ્ધાંત બાદ ખેલાય. શું થાય એટલે છે ને છે કેવું પડે, અને નથી અને નથી કેવું પડે. નથી અને છે અમારથી કહેવાય નહીં, છે અને નથી કહેવાય નહીં, બધા કાયદાનું મારે શું. એટલે આખા જગતના લોકોથી અમારો અભિપ્રાય જુદો છે, તમામ સંતોષ. કારણ કે અમને તો બધા મળતા થાય બધા ભેગાથી, અને વળે ખરા શું કરું, અમારો કોઈ જન્મ છે જ નથી. હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ જૈન ધર્મ બધા સરખા છે, સરખા નથી, સાચા છે પણ સરખા નથી. જેમ છે એમ બોલવું પડે, સાચા બધા છે પણ સરખા નથી. લોકો કઈ દે એનું ચાલો બીજો પ્રશ્ન આવે લાવો. જય પ્રશ્ન કરવા અઢાઈ અક્ષર એમ કા એટલે શું, અઢાઈ અક્ષર એટલે શું, આત્મા. પંડિત હોય લખ્યું છે સર, કબીરે લખ્યું છે સારું એમ લાગે છે. કબીરે લખ્યું છે બરાબર, આ કાળમાં બધાના પુસ્તક જોયા, કોઈ પણ કબીરા જેવો બુદ્ધિશાળી છે નહીં, એવો સંત પુરુષ છે નહી. આપ જેવા કે એટલે અમને શ્રદ્ધા બેસે નહી. એને એને આખું જગત ની બુદ્ધિ ને એની ટોપ બુદ્ધિ ખાધી નાખી છે, શું કહ્યું, ટોપ ની બુદ્ધિ ખાધી નાખી છે. કદી વાત નરસિંહ મહેતા ના આવે, નરસિંહ મહેતા દાદા કે છે નરસિંહ મહેતા કેમ કહેવાય, એમની કક્ષા ના કોઈ નહી. નથી મહેતા કે જેવા તેવા ના કહેવાય, જેવા તેવા ના કહેવાય, પણ એમની કક્ષા ના નહીં કોઈ. એને જે બુદ્ધિ નો આખી બુદ્ધિ સાધી નાખી છે. ભર્યા લેલી વાણી ખાલી કી ધારા જો ઉતરે તો ઘરે પારા કરે ઘરે પારે સંસાર પાકી જાય એવું બોલી શકે નઈ કોઈ કોઈ બોલી શકે નહી હજુ તો પાર ની હજુ વાત કરે છે પાર જોઈ નથી જગત અને એક ધજા જોઈ ગયો છે મોકલી શું કહ્યું એમાં આટલો બધો એ ખુશ થઈ ગયો છે હજુ મોકલો ધરાવતો નથી ધજા થઈ રહી છે દાદા બેન પૂછે છે અને મીરા નું કેમ કેવાય ભક્ત કેવાય ને સરસ ભક્તિ ભક્ત એટલે ઊંચી કોટી ની ભક્ત બહુ સારી કોટી નજીક ના કાળમાં મોક્ષ ને માર્ગ ને પામે એવા ભક્તો બીજી કઈ કરી મીરાની વાત નથી તબીરો એટલા જ માટે કે એને તબીરો એટલા માટે જુદો પડે છે એને બુદ્ધિ બીજી ક્યાંથી નાખી બુદ્ધિ થી જેટલું ચકાસાય એટલું ચકાસી મૂકી દીધું જેટલી ચકાસણી થાય કેવું પડે પણ દાદા એ દખો કર્યો કેમ ના કહેવાય દાદા એમ કે પૂછે છે ભાઈ કે એ બુદ્ધિ નો દખો ના કહેવાય એ દખો કહેવાય પણ બુદ્ધિ ખેંચે છે બુદ્ધિ માંથી જાણવાનું મળ્યું લોકોને બધા બહુ લોકો જાણવાનું મળ્યું સમજો ને પણ બુદ્ધિ તો પેન્સિલ પર નહીં જાય તારે ત્યાર પછી આગળ જાય એમને ચાલે નહીં બુદ્ધિ એમને બધી ગબડી જાય છે એટલે આવું જ્ઞાન મળ્યું એટલે ગબડી જાવ પણ ના મળ્યું હોય તો બુદ્ધિ ખેરી રાખવી પડે બુદ્ધિ ખેડ્યા કરી સમજાય એને ખેરી નાખી કઈ મેં એને પુસ્તક જોયું છે ને એની બુદ્ધિ ખેરી રાખી પણ જોયું કેવું પડે કબીર સાહેબ દુઃખમાં જાંતન ભલે એના વાક્યમાં એવું હોય કે દુઃખમાં જાંતન ભલે મને એવું લાગે છે કે છેલ્લા 700-800 વર્ષમાં બહુ મોટો ઉચ્ચ કોટી નો સંત બહુ મોટો પુરુષ થયો છે પણ લોકો ઢાંકી દીધો છે કારણ કે એનું વલણ કેટલી બાબત હતું એ કે અમુક ભાવ માં વધારે એને બહુ એને પોતાને બહુ માર ખાતો છે ને કબીરે વલણ હોય એવું હોવાથી વલણ એટલે એક જગ્યાએ દયાળની એક ટોપ ઉપર ફળ થયો હતો દયાની દયા સહન થતી નથી રાખી જેમ બુદ્ધ ભગવાન ને સહન નથી થતી એવી એને પણ દયા સહન થતી એટલે પછી એક આમ જતો ગંગાજી નાહવા માટે સ્નાન કરવા માટે એક યજ્ઞ કરતો થતો હતો ત્યારે જોવામાં આવ્યું જોયું ત્યાં મોટો બોકળો રંગેલો દેખાયો મોટો બોકળો જબરજસ્ત શું ચોલો રંગેલો દેખાયો આવું કરતા જ નહી ઉકળી જાય બહુ ઉકળી જાય પછી તો ત્યાં પહોંચ્યો હે ગુરુદેવો હે ગુરુ બ્રહ્માનો આ શું કરી રહ્યા છે તમે આ મોકરામ છોડી દો કે છે તમે બધું બધું ભરો એમ ન મોકરામ છોડી દો કે છે તું વાત અહીંયા આવ્યો કે એટલે અલગ અલગ કબીલો આવ્યો પાછો કાઢી લો કાઢી ગયો ગાળો પર છે વાંધો નહીં એને બધું ખાઈ બધેલો પોતાની જાતને જ કબીરો બોલે. એને પાછું ફરી પૂછ્યું, તું મોકરા ને શું આમાં નાખો તમે? કારણ કે એમને કહીએ છીએ શાસ્ત્ર ના આધાર કે કરો કે છે આપણું શાસ્ત્ર ના આધાર. શાસ્ત્ર ના આધાર છે તમે શું પુરાવો તને શું સમજણ છે કે છે સાહેબ? પણ શું શાસ્ત્ર નો આધાર મને કઈ બતાવો. કે જો આ શાસ્ત્ર લખ્યું છે અજો અજરી યજ્ઞમાં આહુતિ આપતી કે ભાઈઓ આ અજનો અર્થ આ નહીં થતો, બોકડો નહીં થતો, ચાર વર્ષ પાંચ વર્ષ એ ફરી ઉગ્યા પાત્ર રહે એ નાખવાની. એટલે એવો જીવ ના હોય પાત્ર રહે એને જીવ જીવે એને ઉમરી નાખવાની. ત્યાર બધા આ લોકો બોકડો કરો તેને દેખાડ્યો તું અર્થ ને શું સમજુ કે થયા જન્મ ડાંગર હજે એટલે બોકડો થાય કે છે. અમે પંડિતો છે ને મારી રિક્વાસ કરે લોકોએ એક બે ગચા ઠોકે ઠોકી દીધી છે તું થોડું બોર્યો પણ પછી કે છે ભાઈ સાર પણ એને એને શું લાભ કે છે? તમે ઓમ છો તો તમને લાભ થશે પણ એ બોકડા ને શું લાવે મને બતાવો. બોકડો સરગે જશે તમારે ગયડા કરો આ અંકો સરગે સરગે જાય બોકડા ને ક્યાં જવું કે છે બધાને સ્વર્ગે તો મોકલવા છે પિતૃ પિતૃ તર્પણ હાજર જવાબી કહેવાય કે છે એ કબીરો હાજર જવાબી હતો હારે કહેવાય હાજર જવાબી. મારી પાસે કબીરો માર ખાતી ગયો બધા ના મેં પૂછે પાસે આ બધા સંતો માત્ર નવા ચેરા બધા ભેદ મારી પાસે ખરા પણ બોલ નહીં કે દુઃખ થાય શા માટે પણ કબીરા ને કોઈ વાત પહોંચ્યો આ તમે કહે આપડા જૈન જૈનાચાર્ય હોય એમ કે કબીરા ને પહોંચ્યો. દાદા એમ કે છે અખામાં કેટલું અખામાં નંબર આવે અખા દેવા તો પચાસ હોવા નીકળતા આખો એને અસર જ કેવું પડે અને કબીરો પણ મારી પાસે માન કાઢી ગયો બધાનું વાસ્તવમાં એનું હશે ને તારું મને લાગી ગયું જો અહીં આરપા નીકળે મેરી વાણી ગાંધે ધારા ધારા એટલે તરવાની સર જે કરી છે પણ જો ઉતરે તો ગયે પારા સંસાર નો પાર કરી જાય આ ભાંડા ધારે પોતે જાણતો હતો ભાંડા ધારે આ મુક્ત ધંધા ની ખાડા ને ધારે જઈ વાળી હોય એ પોતે જાણે પોતે શું જાણે મુક્ત ધંધા ની વાણી મીઠી હોય અને તે વધુ આપડે એના કરતા જે મધ હોય ને તેના કરતા ઉત્તમ પ્રકારની મીઠું હોય આપણે હવે કરવાનું જ મન થાય. તકલીફ ની એવી નહોતી એ તો પોતે કહ્યું મારી વાળી ખાડા ને ધારી છતાં પણ ઉત્તર તો હે પા સંસાર પાડી ગઈ જઈશું સંસારમાં તો બધું જોઈ દે ત્યાં બધો હેરા કરાય છે તો દાદા શુદ્ધાત્મા તરીકે દરેક વ્યક્તિ સાથે પ્રેમ રખાય કે નહીં? શુદ્ધાત્માની દ્રષ્ટિએ, કેમ કે શુદ્ધાત્માની દ્રષ્ટિએ એક શુદ્ધાત્મા તરીકે દ્રષ્ટિ મળી તો દરેક સાથે પ્રેમ રહે ને. આ દિવ્ય દ્રષ્ટિ ની જયારે સમ્યક્ત કહેવામાં આવે છે ને, તે સમ્યક્ત ની પ્રતિ નથી છે જો, પણ તે નિરંતર પ્રતિ નથી. આ ખબર ને, એટલે હજુ દોષિત દેખાય છે સંસાર. શું થાય? દોષિત દેખાય છે. અહંકાર છે. અહંકાર છે દોષિત જોનારો અહંકાર, અને દોષે અહંકાર છે. અને દોષ કરનારો પણ દાદા. ભાઈ પૂછે છે કે આપ એમ કહ્યું, દોષિત જોનારો અહંકારી અને દોષ અહંકારી અહંકાર એમ કેમ કહો છો? દોષ અહંકાર એમ કેમ કહો છો? એટલે કે દોષ કરનારો બસ. હા જી, દોષિત જોનારો વધારે સારો નહીં અહંકાર આના કરતા. દાદા એમ અહંકારી હોય નાય પણ હોય છે. આપણું જ્ઞાન લીધું હોય અને પાછા દોષ ને દોષ ગણાતો નથી, છતાંય જો અમો દોષ જોનાર હોય તો જોનાર નો દોષ છે તો તમારો દોષ નથી. એવો સાપેક્ષતા છે, સાપેક્ષતા છે. એટલે દાદા દોષ કરનારો અહંકારી ન પણ હોય. દોષ જણારો અહંકારી હોય. એકાંતે હોય. આ દુનિયામાં દોષ જણારો એકાંતે અહંકારી હોય. અહંકાર ની પાછળ સંવેદનશીલતા હોય ને. સૂક્ષ્મ વાતો જેનામાં દયા જ ન હોય એના કરતા દયા વાળો સારો ને. દાદા કે છે કે એ સરખામણી જોવાનું કે જેનામાં દયા ન દયા ન હોય એના કરતા દયા વાળો સારો ને. દયા ન હોય, નિષ્ઠુર હોય, નઠોર હોય, એટલે એના કરતા દયા વાળો સારો ને. ઘણો સારો. દયા તો મુખ્ય ધર્મ નો ગુણ છે. ધર્મ શરૂઆત થાય છે દયાથી જ. શરૂઆત થાય દયાથી જ શરૂઆત થાય છે. પણ છેવટે દયા ના પગત ક્યાં છોડી દે અને ઉપર ચડવું પડશે. આખો દાદો છોડી દેવો, કારણ કે દયા નિર્દયતા આવશ્યક હોય. ગંધર્વગુણ છે, ગંધર્વગુણ છે. દયા અને નિર્દયતા બે છૂટે ત્યારે કરુણા ઉત્પન્ન થાય, ત્યાર પછી ભગવાન થાય. એટલે દાદા આ તો પરમ કોટી ની વાત છે, પરમ કોટી ની વાત છે. પણ ઘણા કરુણા કરુણા ની વાતો કરે છે અને દયા નથી રાખતા. કોટી ની કરુણા હોય ને, કરુણા હોય છે કે નહીં? કરુણા અહંકાર હોય તો કરુણા ના હોય, અને કરુણા હોય તો અહંકાર ના હોય. એ પછી આપડા લોકો કે કરુણા કઈ દ્રષ્ટિએ લોકો કે છે કે કઈ લેવા દેવા ના હોય અને એમાં પોતાનું છે તે બધું એ બગાડતો હોય, એ કરુણા જેવું કહેવાય. શું પોતે એને કરુણા તું અહંકારી મારે નહીં, કરુણા નહી. આ એક પ્રકારની સંસારી નિર્દય ના થયેલા નિર્દય સંતો થયેલા ને જોયેલા. દોષિત જોયો પેલા દર્શે હિંમતભાઈ, હિંમતભાઈ એમનો અર્થ કરે છે કે એવા સેલ્ફ રાઇટિયસ પોતાની જાતને સાચા માનનારા લોકો નિર્દય કેવા થાય છે, અમે સાચા એમ માનીને નિર્દયતા કેટલી કરે છે એને સેલ્ફ રાઇટિયસ કહે છે. સેલ્ફ રાઇટિયસ, સેલ્ફ રાઇટિયસ બહુ નિર્દયતા કરે અને પોતે પછી પછી એની બુદ્ધિ એટલી બધી એ થઈ જાય કે બધા કોઈ સમજતા જ નથી. હું એટલો જ સમજુ છું થઈ જાય અને પછી એની બધી શક્તિઓ ખરાબ થઈ જાય. જગતમાં લોકો સમજે છે એવું તમે જયારે આંચો ત્યારે શક્તિ તમારી વ્યક્ત થશે. અને શક્તિ તમારે જો કદી અવ્યક્ત કરવી હોય તો પછી જગતમાં બુદ્ધિ નથી એટલે તમારી આ વ્યક્ત થઈ જશે. દાદા બેન કે છે કે જરા અવ્યક્ત જે આપે વાત કરી એ જરા ફરીથી કહો. અવ્યક્ત ક્યારે થાય? બહાર લોકો માં પોતાની બુદ્ધિ ઉપર એટલું બધું એને પોતાની શ્રદ્ધા બેસી ગઈ હતી કે હું જાણું છું તે જ બરોબર છે, બીજું બધું ખોટું છે. તો એ બેસતા બેસતા પછી શું થઈ જાય કે આ બધાને અક્કલ જ નથી એવું લાગે, જગત અક્કલ વગરનું લાગે. તેમ તેમ એના જે શક્તિઓ હતી એ શક્તિઓ વ્યક્ત થયેલી રીતે અવ્યક્ત થતી જાય. સમજ ને, અવ્યક્ત થઈ જાય પછી બહુ વ્યક્ત થાય એટલે પથ્થર જેવો અવતાર આવે. કેવું? ઘણા કાળ સુધી અવ્યક્ત ભાવે રહેવું પડે. માટે લોકોને બુદ્ધિ છે, બુદ્ધિ લોકો સમજે છે એટલું ખ્યાલ તો માણસ કે એવું જ જોઈએ. એ લેવલથી નીચે નહીં કરવું જોઈએ. બુદ્ધિ ના અવતારનો ગાળો છે ચાલક. રોજ હોય બસે પાંચ માણસો ખાતા નથી રસ્તા પર. ના બુદ્ધિ ના હોય, સમજણ ના હોય તો કપાઈ જતો બધા. અને ગાળો ના ચાલે, પોતાની છોડી હાથી ને ભરે છે લોકો. હા દાદા, બુદ્ધિ નથી કેમ કેવાય? પોતાની સાઈ છોડીઓ હાથે છે, કરે છે, પહેરાવતા બધી છોડતા નથી. બુદ્ધિ છે આ તો. આ તો એક ખોટી બુદ્ધિ મગન બેસી ગઈ હોય. હું છું હું છું અહંકારી બુદ્ધિ મારી નાખે માણસ. શું કહ્યું? ખરા મારી પાસે ચામાન બધી જાતનો ચામાન હોય દુનિયા છે ને. હા આ બધા કસાયોમાં ભય ને કેમ કામ ક્રોધ ને ભય બહુ મારે બહુ મોટો કસાયો. દાદા મુખ્ય ચાર કસાય એમાં ક્રોધ માન માયા લોભ, એમાં ભયનું ભયને નામ કેમ નથી અપાયું ક્યાંય? ભય ભય એ ભય પણ કસાય છે ને. ભાઈ પૂછે છે ભય પણ એ કસાય ખરો ને? ભય એ પરિણામ છે, ભય એ પરિણામ છે અને કસાય પોતે ક્રિયાકારી છે. તો આ બધા કસાયો ની ખેત જ થઈ. તમે કોનું નામ દેવું આગળ? નામ કોનું દેવું? અમારે બધાનું ફળ ભય છે. અને ભય કાઢવાનો રસ્તો એમાં કસાય છે. ભય ભય જ લાગે છે તો કસાય તો નીકળે એવા છે નહી. તો કોઈ મહાત્મા ને કહે ભય મને આનો ભય લાગે છે, આનો ભય લાગે છે, આનો ભય લાગે છે. ભય લાગવાનું કારણ શું? જે વસ્તુ તમને ના ગમે તેનો ભય શરૂઆત થઈ જાય. કોઈ માણસ કે મને કોર્ટમાં જો આપડે કઈ કોર્ટમાં જવાનું આ તમારે કાગળ આવ્યો છે સમાન છે ના એ માણસ આવે નહીં ભાવે નહીં ભાવે ત્યાં અહીં અહીં જ ભરતો હોય વાત કરતો જ ભરતો હોય. તો પોલીસ વાળો પોલીસ વાળો પોલીસ વાળો પોલીસ વાળા નો ભય પેચી ગયો હોય ને પોલીસ વાળા આવે ભરકાટ થયા ખોટા છે આ નથી ગમતા ત્યાં ભય ફેસ છે. એટલે નથી ગમતા ખોટા છે તો હારા છે તારા ગમે છે એવું બોલ છે ભાઈ નીકળી છે. આવો ઔપચારિક રસ્તો દેખાય છે બધા. કોર્ટમાં જવાનું નથી ગમતું. કોર્ટમાં ને કેવાનું શું વાંધો છે? તો ન્યાય મંદિર છે એમાં શું? એ મંદિરમાં જવાનું વાંધો શું છે આપણને? અને બહુ સારી વસ્તુ છે આમ તેમ કરતા કરતા ઇફેક્ટ કરે કશું નહીં કરે પ્રતિભાઈ નહીં લાગે. ઔપચારિક રસ્તો બીજો બીજો સંપૂર્ણ ભાઈ તો ક્યારે જાય? ક્રોધ માં જાય ને જાય તારે તો ઔપચારિક હોય એટલે ઔપચારિક બતાવી દઉં. ઘણા માસ ઘીલોડી કરતી નથી. બહુ બહુ ખરું છે દાદા. નાના છોકરા જેવા તે મને તિરસ્કાર છે જેથી ભાઈ એટલે દાદા એ વખતે તમે જાણીને જરૂર જાઓ એમ કરો. હા ના જવું હોય તો જાઓ. આમ તો ફરી આવું છે. કેવું છે ત્યાં વકીલો ને રૂમમાં બધા બેઠા હોય કોઈ વકીલ વાળો ઢોલાર મળે કે અરે આવો આવો તમે કહે છો કે જાતિ ના બધી ભાઈ છૂટી જાય કામ ભાઈ લાગ્યા કરે અરે એને આપડે સાક્ષી આપવા જવાનું એમાં આટલું બધું ભાઈ તને નહીં લેવા નહીં દેવા પણ ના ભાઈ પહેરી ગયું પોતામાં ત્યાં ફટેલા થાય મારે. દાદા મુંબઈ માં વાંધા નો ભાઈ બહુ લાગે બધા જરાક વાંધો આવ્યો. હા વાંધો વાંધો નો ભાઈ બહુ લાગે નહીં એવું છે ને. હા ભાઈ રાગ થી બધું એ આ અમને નુકસાન કરતા છે નમારી નાખનાર છે એ ભય થઈ ગયો. કુશંકામાં ભય રાખવાની કઈ જરૂર નથી. જો ભય રાખનારા આ દુનિયામાં વહેલા મરી ગયેલા, મરણકાળ પહેલા મરી ગયેલા. મારી જાતની શું કે મને કોઈ ગુરુ મળ્યો નહીં, પણ જાતની કરે પોતે ગુજાય પોતે કરે પોતે ગુજાય પોતે કરે. કેટલા દાખલા બીજો બધા દાખલા મારા અનુભવ ના દાખલા અને હેલ્પફુલ છે દાદા, બહુ હેલ્પફુલ. આ ડિસ્ચાર્જ જલ્દી થવા માંડે, ડિસ્ચાર્જ જલ્દી થાય. પાંચ ની હા ભાઈ નો ઇન્સ્ટોલ છે તમારો છે બીજા જન્મ. ઓમકાર બિંદુ સંયુક્તમ એના શું થાય પછી આગળ વાક્ય બોલે. નિત્ય યોગી ને ધ્યાયતી એવું બોલાય, નિત્ય યોગી ને ધ્યાયતી ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્ય યોગી ને ધ્યાયતી. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગી, નિત્યમ ધ્યાયંતી યોગી. પછી કામદમ મોક્ષ દાદા, એટલું બધું મને ખબર નથી, એટલું બધું મને ખબર નથી. આ તો હું એ મારા ત્યાં કઈ કે મને એમને મંગળ કીધું, મેં એમને આ વાક્ય બોલ્યું, મેં કીધું આનો અર્થ મને સમજાવો, તો કે એવું હું જાણું કે સમજાવું નહીં. દાદા હું કઈ બહુ આવું બધું મને ખબર નથી પડતી, નથી સમજતો, પણ મહારાજ સાહેબ પાસે ગયેલો, મહારાજ સાહેબ આવું બધું બોલ્યા કઈ કે છે, આવું બધું બોલ્યા તે એવું મને આ પહેલું વાક્ય યાદ રહ્યું. પછી મેં મહારાજ સાહેબ ને પૂછ્યું કે સાહેબ આનો અર્થ સમજાવો ને, તો કે એ તમારે કે છે જરૂર નહીં, એ બધું અમે સમજીએ. એ શું કહેવા છે ઓમકાર બિંદુ છે એકદમ નિત્યમ ધ્યાયંતી યોગી નો, શું કે છે નિત્ય યોગી લોકો અને નિત્ય ધ્યાન કરે, ધ્યાન કરે છે અને ફળ શું આપે, કામ તમ મોક્ષ દો. એટલે તારો કામે કામે છે એટલે ધોધાર પણ ઈચ્છાઓ પૂરી થઈ છે, મોક્ષ ને પણ મળવા છે અને બધું ચીજો તારી પૂરી થશે એવું કહેવા છે. એટલે પછી મારા સાહેબ તો આ તો કહે છે આપે ને બાપજી તમને સમજ નથી પડતી કે કેમ આમ નહીં ના એવું નહીં બા બાપજી અમૃતસર કલ્યાણ ના થાય આ વાક્ય તો બાપજી હા એક જ વાક્ય એક પણ બાપજી ખોલતા જજમેન્ટ સર થશે આપણે બિંદુ. એટલે શું દાદા બિંદુ એટલે શું ઓમકાર બિંદુ, બિંદુ એટલે બધું ઓમકાર આમ જાવ બિંદુ એકલા ઓમ છે ને તેમની પાસે બિંદુ હોય, ઓમ ની મેં બિંદુ હોય છે ને હા. ઓમ શું છે નૌકાર મંત્ર નું ટૂંકું સ્વરૂપ છે, શું છે નૌકાર મંત્ર નું ટૂંકું સ્વરૂપ ઓમ છે, ઓમ નું ઓમ નું વિસ્તાર કરેલું નૌકાર મંત્ર શું છે. એ લોકો અહી બહારના લોકો ઓમ ને જાણતા નથી કે આવું છે. એટલે ઓમકાર જે છે તે બિંદુ સંયુક્ત, શું કે છે બિંદુ સંયુક્ત. એટલે આ નૌકાર મંત્ર નૌકાર મંત્ર એનું ધ્યાન થાય એટલે સિદ્ધો નું ધ્યાન થાય, સાધુ જે આત્મા દશા જાણે છે ત્યારે અપના બધા નું ધ્યાન અપન થાય. શું થાય? પણ તે બિંદુ સંયુક્ત, બિંદુ સંયુક્ત એટલે શું? હું શુદ્ધાત્મા છું, સંયુક્ત ધ્યાન થાય તો મોક્ષ થાય. હું શુદ્ધાત્મા થી બોલ થાય અને હું રામ થી કશું થાય. બિંદુ સંયુક્ત એટલે હું શુદ્ધાત્મા છું. પડી અમે તો ને